એમણે તો પેલી છેલ્લી સાકર ખેંચી દીધી, દાદા ભગવાન દાદા ભગવાન કર્યું એટલે કે કશું તકલીફ ના થાય. એનું આજે પતિ ગયું બધું, પાછું અને ત્યાં જવું જ જોઈએ. અને ત્યાં આગળ ઉપયોગ કરવું જોઈએ, અથડામણ થતી હોય તો દાદા ઉપમાં દેખાય એ સિવાય બીજી કોઈ દેખાય ને એવું કરવું જોઈએ. અથડામણ ના, અરે એક માણસ ને એવું થઈ ગયું, મુંબઈ નો હતો, તે ઝવેરી ત્યાં સર્વિસ કરે, તે 1942 માં 1000 રૂપિયા પગાર મળે, 1000 રૂપિયા પગાર મળે ઝવેરી ત્યાં, અત્યારે 5000 આપે. હવે ત્યાં ઝવેરી ત્યાં સર્વિસ કરે, તેમાંથી એ ઝવેરી સોનામાં પડેલો, બાજુ પણ સોનું આવે ને, તે લે રેટમાં પડેલો. એટલે આ મેનેજરે કઈ ફાય છે ને લગન લેવા દેવાનો, એટલે મેનેજરમાં ફસાયો અને કેસ ફસાયા. બે જીને કેસ ચાલ્યા શાંતિ રાખી ને બધી, પણ પછી બને કે તમારે આવું થવાનું છે દાદા તારી જોડે છે. એટલે પછી ગયો તે મદ્રાસ, 2 મહિના સુધી કેસ ચાલે, એટલે ત્રણ ત્યાં પડી રહ્યો કોઈ હોટલમાં, સસ્તી હોટલ ખરી કાઢી પડી રહ્યો. અને પછી આટમાં જાય ને કોઈ દાડે ઘર દેખાય ને, દાદા દેખાય, દાદા થી એમ દેખાય નથી, આ હું અહીં બેઠો ને એવું જ દેખાય, કોઈ દાડો દેખાય નથી. એટલે એને કાગળો આવતા હતા કે મને ઘર દેખાતા નથી, મને દાદા દેખાય. તે 2 મહિના સુધી પછી એનો કેસ, એટલે એને ભય રહ્યો નહીં, ભેગો થઈ ગયો કે હવે દાદા છે મારે શું. અને કેસ જે એના તરફમાં આવ્યો બધા ધ્યાન થયું ઉડી ગયું. પણ એનો વાણીઓ હતો ને, તે પેલું ઘી લઈને ફર્યો હતો જેવો હતો, ઘી લઈને ફર્યો હતો ને આમ આખા ચહેરામાં ભરતરાજા થઈ ગયો હતો. તે ઘર એક ટીપુ ડરશે તો તને આ પાંચી સજા થઈ જાય, અને આખા ચહેરામાં બધે જ તે રંગ રોગાન ને બધા આમ નાચ નાચ ગાન તાર ફેર બધું ચાલ્યું. પણ અહીં પાકો શું ખુદ ભગવાન છે શું, તેથી હું ભલામણ કરું ને, મારું ભલામણ ક્યાં માટે કરવા જવું, કે હું એમને ખુદ ભગવાન તરીકે માનું છું અને તે મારું સ્વરૂપ છે. પછી પછી કેટલી કેટલી વાર ભાઈ ચાલુ પડી હતી મશીન, મશીન ચાલુ પડતી કેટલી વાર, બહુ લાગુ લાંબુ ચાલુ કાલે, લાંબુ ચાલુ કાલે 3-4 કલાક. એને છોડીને બીજો બીજાના તો બધા આવી ગયા, કાલે હાર્ડકોપ નાખેલો છે હો ને, હાર્ડકોપ તો હોય ને જલ્દી હાર્ડ કોપાન સુધી એમ પછી કારણ ના રહન. નહીં નહીં બિલકુલ, પછી આપણને દુઃખ થાય બધું, આપણને દુઃખ થાય કે આ ટેકનિક આપણે જરાક વાપરી નહીં બરાબર એમ. આપણે જાણીએ કે અને સગવડ નથી, આપી શકે એવા નથી પાછા, અને માગે આપણી પાસે આ પાડે તો આ પાડીને અનુભવ કરી એટલે ખબર પડે ને, ખબર પડે ગમે તેવું બોલે છે તને વિરોધાભાસ ના લાગે કેમ, એમ દાદા ની વાત 100% સત્ય હોય એટલે, અને આપણા હિતમાં જ હોય. દાદા ની વાત 100% સત્ય હોય અને આપણા હિતમાં હોય માટે હા. કોમન સેન્સ એમ લાગે કે એના કશું નથી, પણ એ સમજે નહી હશે બે પાંચ વર્ષ પછી સમજે. એનામાં કશું છે નહીં એવું નથી લાગતું મને ક્યારે, એનામાં કશું છે નહીં એવું ક્યારેય નથી લાગતું. હા નહી, એ પોતાની જાતને વધારે એનું કોળ અની માને તો બાર અની માને, શું ખબર નથી કે આઠવાની છે કોળ અની કમલે છે એવું માને, શું માને કે બુદ્ધિ નું કામ નથી, ગમે નું કામ છે, બુદ્ધિ નું કામ નથી. એ ઘૂસાઈ વખતે એવું કે ઘૂસાઈ લખે છે ને તો ઉકેલ લે, અમે કઈ શોધખોળ કરી છે ને એમ તો બહુ ટેસ્ટ કરી જોઈ લો. તારે કોઈ માણસ પંચર પડી ગયા પછી તું શું કરું, હસતા આવડે તને પડતું જ નથી, પંચર પડતું નથી. આપડે ભાઈ જ હસતો આવડે, વિચાર હસતો આવડે પડી જાય જિંદગી પંચર તો પડી ગયો ને, નહી ક્યાં પામન આ તો વ્યવહાર નું કાતું રે, વ્યવહાર કાચા રે એવા જોગ માં નથી આયા તે જો ખરી રીતે તો મુખ્ય અમર પાકા થઈ જાય એમ તો નથી, પણ જો વ્યવહારમાં જે કાકા છે ને કોકરો ફસાઈ જાય, શું થઈ જાય એટલા સારું તૈયાર કરવા. બે તાર ભણો વ્યવહાર બધા કાચો કરો, તમે કહો નહીં વાપરે તો હું આવ્યો હોય મારી પાસે તેલ લાવ્યો તો વાપરે, તમારું કહ્યું તો વાપરે જ નહીં ને આ લોકો ના સાંભળે. હવે આનો માર્ગ આપને પડતો નથી કેવી રીતે લાવો, આ ઘરવાળો નો માર્ગ હવે આપને જડતો નથી માર્ગ તમને ઉકેલ કેવી રીતે લાવો, આ ઘર વાળા નો ઉકેલ કેવી રીતે લાવો? આપડે આપડે ઉકેલ લાવીને આપડે મોકલે એવું એ મોલ ને ઠીક છે ના મળે તો આપડે આપડી મોક ની આપડી તૈયારી કરી જોઈએ, આપડે મોક્ષ બગાડે નહી, આપડો મોક્ષ ના બગાડે એટલું ધ્યાન રાખવું છે, નહીં તો આ તો ઉઠતો હા આપડો મોક્ષ બગાડે એ માને તો ઠીક છે માને તમે ત્યાં આવીએ અને માને તો સારી વાત છે, પણ માલ બધો તૈયાર નથી, એ માલ બધો ઉડતા વિરોધ કરે, ઉડતા વિરોધ કરે છે. હા પણ એટલે તમે ભાઈ આ જાણવા જ ન દે ને, વિરોધ કરે તો ઉડતા નુકસાન કે થાય છે, એના જેવું આપણે નાટક કરવાનું, આ લોકો જેવું આપણે નાટક કરવાનું, એ લોકો જેવું આપણે નાટક કરવાનું, નાટક જ નાટક નાટક જ કરવાનું. આપડે શું લેવા દે, નહીં છોકરા જોડે લેવા દે, કારણ કે અનંત છોકરા મુકતા કયા છોકરા આપડા ગણી કયા ભણા ને તમારે ગણો બે તારે ભણા ક્યાં ગયા એના અંત એટલે બધું નાટક કે આપડે મોક્ષે જવાની તૈયારી કરે, બીજી હા વાઈફ નહીં આપડે પણ કે માને તો હરી માને ના માને કઈ નહીં, સમજણ પાડી જવું એક આપડે જાણે કે વૃક્ષ આવે છે એટલે આપડે આપડે આપડે ખુબ સમજી લેવું પડી સમજ ને. આ શું સમજે આ લોકો જ્ઞાન મળ્યા પછી આવતા બાળક જ થઈ ગયા આના લાયક રહ્યા નથી ઘરવાળા એવું સમજે છે કે દાદા પાસે આયા પછી જ્ઞાન લીધા પછી આઉટ ઓફ ઓર્ડર થઈ ગયા આ સમજતા નથી કશું. એ તો એવું જ માને એમ કરીને આપણને પાછા પાડી દે એટલે પેલો નરસિંહ મહેતા કહે છે તમે કહો એવા તમે જેવા કહો એવા ભાઈ અમે જો પોતાનું કામ કાઢી લેવાનું ચાવી તમારી પાસે રાખી છે આપી દીધી ચાવી માટે આપડે આપણે ચેતી ને ચાલુ ને આ તો કોઈ હગું નથી એક કલાક ટેડકાવી દો છે પરબુલાવાના એક કલાક ટેડકા જોઈ લો પછી છોકરો તો બાપ ખબર પડી કેટલી વાર ટેડકા એમ કહ્યું કલાક પણ નહી થોડીક થોડીક જ વાર લેવા લાગે સરસ તારે થોડી વાર લાગે કલાક પૂરો કરો ને આપડા છોકરા જ નહી અને વાઈફ એ નહી જે અવરોધ ચાલે એ આપડી વાઈફ એ ઉકેલ કેવી રીતે લાવો નિકાલ કર્યા આપડો આપડો ધર્મ બગડે નઈ એ જોવાનું આપડો મોક્ષ કોઈ કાળે મળ્યો નથી આ મળ્યો તેનો રક્ષણ કરીને બધું કામ કરવાનું અને પછી આપડો એ બંધાઈ જાય ને એટલે તો એમને કહે કે ભાઈ આટલા રૂપિયા મારા અને આ તમારો ભાગ લઈ લો તમારો હિસાબ આ તમારો ભાગ લઈને અમારા ભાગને બેંકમાં મૂકીને પછી અહીંયા ગાઈ જાય રહેવાનું બધા જોડે પોતાનો થાય નહીં કોઈ ભયો થયો નથી એક કલાક ચડકાવ છોકરા દાવ માં બાપ ના સીધી રીતે આપડી જોડે ધર્મ આવે તો કરવા ના આવે તો કઈ આપડા વિરોધી થાય તો આપડે આપડે સાચવી લેવું તરફ સાહેબ ને પણ આપડે મોક્ષ ના જતો રહ્યો છે આ ફરી ફરી ના મળે આ ફરી નહીં મળે બીજું બધું મળશે અનંત અવતાર ના છોકરા મૂકીને આવ્યા થાય તે એક અવતાર ના છોકરા જ્યાં ગયો ત્યાં બચ્ચા મૂકીને આવ્યા જ્યાં મરી પાછા મરી નહીં આવ્યા પછી બચ્ચા મરી જવા ધંધો રાખે શું કર્યું ગયા અવતાર છોકરાને આપી આવ્યા કહ્યું આ બધા હમણે બંધ થઈ થયા પણ ગયા હતા છોકરા મૂકીને આપી આવ્યા કહ્યું નહીં થયા હોય કોઈ અવતારમાં બચ્ચા વગર એ નથી કુલ કૂતરાના બરાયના અવતારમાં જોવા જાય તો મોકડાના અવતારમાં જોવા જાય તો બચ્ચા બચ્ચા બચ્ચા અને એ જ મોહ છે ને મોહ એ જ છે ને અને પછી છે તે ત્યારે હમો થાય ને ગાળો પડે એટલે કે બરો આ સંસાર ખારો થયો જતાં મોહ ખારો નતો પહેલેથી જ ખારો હતો ને આ તો પછી ખારો લાગે પછી ક્યાં જાય આવી ફસાય એટલે પછી એમ તેમ દાડા કાઢે પછી અવતાર બગડી જાય આવતો ના પડતો તેથી પણ ના પડે એવું નહી એવું જ એવું જ સીધું બોલો એવું નહીં અમે તો એવા હાલતમાં દાદા મળી ગયા આ જે દાદા કહે છે ને આ હાલતમાં દાદા મળ્યા આ દાદા જે કહે છે ને તમે કહ્યું એ હાલતમાં દાદા મળી ગયા આપે પેલી હાલત આ બધા છોકરાઓ ને બધી આવી બધી ઉપાધિ એમાં દાદા મળી ગયા એમ કે છે હા મળી ગયા કામ થઈ ગયું નહીં તો અવતાર બગડે ગઈ પણ કોઈને કહેવાય નહીં જેવાય નહીં અને આવતો અવતાર માણસ નો રહે નહીં એના કરતા બહુ પંચારી માણસ. તમારા છોકરા બધા ભાઈ ચો ભાઈ પોતાનું કોઈ છે જ નહી, આ તો બધા હિસાબી છે. આ દેહ પોતાનું થતો નથી. આ દેહ છે પચ્યાઘાત થઈને પોતાનું આટલો જ નવડાયો પીડાયો અવડાવ્યો પીડાયો તો આવે એ કર્યો. નવડાય ધોળાય તો એ પચ્યાઘાત થઈ કરે એટલે દગો છે બધો. તો મોરી મૂર્છા થી રાત ચાલ્યા કરે. તાર મામા દગો લાગે છે નહી લાગતો? લાગતો સાહેબ દગો છે એવું લાગે. લાગે મીઠો લાગે છે. તને બહુ મીઠો લાગે નઈ? હે તને કેવો લાગે? કડવો કડવો સારો લાગે. કડવો લાગે કડવો સારો નથી લાગતો, કડવો લાગે. સારા કરતા ખરાબ કડવો કે તને કેવો લાગે છે? ખારો નથી લાગતો, કડવો નથી લાગતો, મીઠો નથી લાગતો. સંભવ કડવો લાગે ને? હા એ જ જાગૃતિ. એ જ જાગૃતિ. સંભાવ ક્યારે લખતી પડે ક્યારે કડવો લાગે એ જ જાગૃતિ. આ કડવું ને આ મીઠું, આ કડવું ને આ મીઠું, ફળ બધું કડવું મીઠું. પાંચ જ મિનિટમાં નિકાલ કરી આવું ને બધા ની કલાક ને પેલા પાંચ મિનિટમાં નીકળે. તારે કેટલી મિનિટમાં નીકળે આવે? તમે વડું તો એને ના જતા, મારું તો એને જતા. કારણ સાચી વસ્તુ તમે જોઈ. શું જોઈ? સાચી એટલી વસ્તુ જોઈ એટલે તમે વડું તો ના જતા રહો, મારું તો રામ ને જો ગમે છે ને આ બધું. તમે જ મને કહી દીધું કે જો ઉભા રહીએ કે લગાવવાનો છે ગાય ભાઈ છોકરા હોય તેને આપણે આપણે એના હિત ભરી વર્યા તો એ હિત ના માનતો હોય. આપણે દવા કહીએ કે આ દવા પીવા જઈએ છીએ, તું દવા પી જા તારો રોગ મટી જશે. એ દવા એ લાવશો નહીં આગળ. આપડે સમજે અમને મટે એવા માણસ ન હોય ને એક જ ફેર અમને સમજી લેવા. ઊંડા ઉતરે તો આપણને શું બગાડે? ઊંડા ઉતરશે ને એ ઉતરા જેવું નથી. અમે તમારે તો આવ્યા હતા ને તમે જોઈ લીધે તો હતો ને એમને તો હતો ત્યાં જોઈ લીધું ને ત્યાં. અને મોક્ષ મોક્ષ જેવું લાગ્યા કરે. આપણે એનું હિત હિત ના ચાખવું તો ધર્મ રસ્તે ચડે ચડે ના ચડે તો આપણે બહુ ઉડા રહ્યું તો આપણને બગડાયું હતા. તમને ખબર પડ્યું ને? અને આપણે જે મિલકત હોય ને જાણો છો કોણ હોય? હે આવશે ને ઘરમાં તે થશે. બહારથી જે આવશે એ થશે. માટે છોકરાને અહી જ નહીં કરવું આપડે. એટલે તમારે બેન ને બંને નો તમારે વાઇફ નો તમારે ભાગ રાખજો. છોકરા કેટલા છે? હાલની પ્રજામાં બિલકુલ બરકત નથી. આ પ્રજા એટલે ચેતી ચાલજો. આ લોકો ના વિચાર બી સારું નથી. હે, વિચાર બી સારું નથી. આ લોકો ના વિચારો સારા નથી. આ પ્રજા યુઝલેસ પ્રજા છે. વિચારો સારા નહીં પણ ખરાબ હોત તો હારા. ખરાબ ને સાચી હોત તો હારા. સાચી નથી કર્યા. કાલી મોહિત છે બધી પ્રજા જ મોહિત. દાદા જો નામ મળ્યા હોત મારી પરિસ્થિતિ બહુ કઠિન થઈ રહી છે. અમે તમારે જોયા ને છોકરા, મેં જોયા હું સમજી ગયો. આમાં ભલી વાર આવે નહીં. સ્વાર્થી એટલે શું? સ્વાર્થી એટલે કેવા હોય? સ્વાર્થી પોતાનું ઘર રાખે એવા હોય. એ મૂર્ખ છે, સ્વાર્થી નથી. હે, એટલે કયું ઘર? સ્વાર્થી કયું ને? સ્વાર્થી હોય તો સારા. સ્વાર્થી એટલે પોતાનું ઘર રાખે, મોહ ના હોય. એ સ્વાર્થી નથી, એ મૂર્ખ છે. મૂર્ખ મૂળ એમના છોકરા સ્વાર્થી નથી. મૂર્ખ છે. મૂર્ખા છે એમ કે છે. એટલે મૂર્ખા એટલે પોલીસ. પોલીસ એવું જ છે બધા અત્યારે. સ્વાર્થી હોય તો હોશિયાર થાય. સ્વાર્થી કે છે અત્યારે? આ છોકરા માં કહે કોઈ છોકરા માં સ્વાર્થ ને આવડે. સ્વાર્થ કે લાવે? સ્વાર્થ અક્કલ નું કાર કરવું છે. જેથી મોસને લાયક થાય ને લાયક ના થાય એ બધી મુશ્કેલ. આપડે નિમિત્ત ના આપડા મનમાં ભાવ એવો ના હોય કે અમે ત્યારે દુઃખ થાય. કારણ કોઈને દુઃખ કરીને આપડે મોકલી દઈએ નહી. કોઈને દુઃખી કરી જાય તમારી પુણ્ય તમને સમજણ પડી ગયા. બધે ફરફર ગયા ને ભટકેલા, ત્યાં હિસાબ બેસી ગયો. એટલે એમને સુધારવા જશે તો તમને સુધારી દે. હું એમાં પડતો નથી. આગ્રહ રાખતો નથી. ભલે આવે ગઈ વખતે તમે કીધો તો આગ્રહ રાખવાનો નથી. હું રાખતો નથી. આપે ગઈ વખત એમને કહ્યું હશે કે આગ્રહ ના રાખશો એટલે આગ્રહ છોડી દીધો. એ મેં કહ્યું હતું. હું સમજો ભાઈ, અમને ભગવાન થઈ એટલે પછી આગ્રહ ના રાખ્યો એટલે કહ્યું ને આગ્રહ છોડી દો તો બધું ઉકેલ આવી ગયો. ગુરુ આવેલો ડાક્ટર લખી દેખાતા. ડાક્ટર ને ગુરુ આવે તો એના દવા કરે પૈસા કોઈ ઘેર ના પડે. ડાક્ટર આવે છે ને પપ્પાજી ને વાત છે ને. અમને છોકરીઓ શું કે છે? બબુ ચક કે છે. શું કે છે? બબુ ચક. આ બધી છોકરીઓ શું કે છે? બબુ ચક ચાલ્યા કે. એના કરતા સારું છે નિકાલ થઈને. બહુ ગુજર થયા કરતા અહીં શું ખોટું? સારું થવું છે. આ બધા જોઈને ના કરી દઉં. જોઈને કરતો જ નહીં દાદા. કરી ગયો દાદા. રોજ ના કકડાતો કંટાળી ગયો છો. રોજના કકડાટ થી કંટાળી ગયો છું. કકડાટ ગમતો નથી. સારું. રહેશે વૈરાગ. બધું આવું જ છે, બધું ઉડી જાય છે. ઊંઘ આવતી હોય તો ઉડી જાય છે. એટલે અનઇન્ટરેસ્ટેડ થઈ જતા હશે એટલે આવે છે ઊંઘ. ભરત ને પેલા કલાક માં જ પંચર પડી જાય, પછી બીજા કલાક ખવાય જ નઈ ને. પેલા કલાક જ પંચર. આ ડાક્ટર તો મારે મનાવ્યા જાય કે ભાઈ તું એમ એમ જશે નઈ, સમજાય લાવ પાસે પછી સમજાય ને. એવું હોય ને, હાવ ટુ ડ્રિંક જાણું છું. કોઈ પણ વસ્તુ ડ્રિંક કેવું કરવું એ ના જાણે ખબર નહીં. ના જાણતા પછી દાદા રાજભર માં આવતા રહે શું થાય બધા ચાલે બોલો બધા જાય. એને તો પરીક્ષા આવી મશીન થી જોયે, મશીન થી માપે તો માસે માસ જ નાખે. હાવ ટુ ડીલ વિથ ધી વર્લ્ડ એ આ લોકો ને આવડે. હાવ ટુ ડીલ વિથ ધી વર્લ્ડ એ આવડે. એ સિવાય વધુ નહીં હતું. અમુક વાર જોવાથી જ આવડી જાય. જોવાથી જ આવડી જાય. અમારી પાસે દેહો ને એને સુગંધી હોય એને સુગંધી માં જ આવડી જાય. ચાલી મા બાપ ની સેવા કરવી ના કરી ને તો જતી રહેતા એવું કે કરવી હતી સેવા કરી ને તારી ઘેર જતી રહે. અને આ તો આ બબુ ચેક બધા જેમ પાણી ભરાયા મુખ્ય ભરાય અમને ભરે ના બધું વાત પડે જ ને. આવું નથી કશું. એને તો કામ માં લેવું પડશે ને. એને તો આપડે કામ માં લેવું. ટિકિટ કામ લાગે પછી ગુરુ ગુરુ છોકરીઓ તો હા આવડી આવડી પ્યાચો બાર પાસ દેખાય છે નીચે ભાગ માં પગ ઉડી પહેરે છે ને. ચલો સોલ્જર ચાલ્યા છે. આ તો બબુ છે બધા છોકરા કોક માં રસ હોય જાય કેરી ભરેલી હોય બાકી ગોટલો ચોડ્યું બે એટલે બધું કે મારા મારા કરશે ભર્યું. બબુચક તો હારો શબ્દ નહીં હતો, ના ચૂકી આપડે આ કેવું કરે. સાડા પાંચ નું લેવલ કોઈ પાણા છો થઈ રહ્યો, દસ છ ફૂટ બાળો રાખવાનું થયું તો અત્યારે છ ફૂટ જ રાખવા રહ્યો છે. પણ આ મોટો શરીર નથી, પણ ઊંચી બહુ રહી ગઈ તો. અને પણ કહેવત તો જાણતા નહીં ભાઈ, શું કહેવત તો જાણો છો? બહુ લંબા, બહુ બેવકૂફ. અડી અઠા બહુ ઊંચ્યા છે, અડી અઠા એટલે પોણા ચાર ફૂટ, અડી દોઢ પોણા ચાર ફૂટ ના ઘટતા હોય ને, તો બહુ ઊંચ્યા છે. અત્યારે ઘણી ખરી ઊંચો માલ થયેલો, એટલે આપડે ચેતીને ચાલજે એમને સુધાર્યું. ત્યાં આપડે ત્યાં એક બે જણ બગડ્યું હતું, પછી મેં સુધારી આવ્યું. મને એમ થાય કે બધા મારા ઘરના બધા આખડી મરે, પાછલા કરું શું થયું એ કહો. તારે એને ખબર પડી કે આ તો હાર તો બહુ નથી હતું, અને ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે, આ બીજું કઈ છે નહીં. ઓલ ફિક્સ રિલેટિવ આ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ, તમે સમજાયું ને? માટે આ લોકો જોડે રહેવાય એવું એ કરવાનું છે. હા આવી નથી આ તક મળી ગઈ ગઈ. પછી નવા માણસ ને જોડે હિસાબ આવવાના પેલા આગળ આગળ બીજા અમે જો થઈ ગયા. પછી હજી એક અવતાર રહ્યો તે છેલ્લી તક, તેથી આ બધા દોડધામ કરી ને છેલ્લી તક. પછી 40,000 વર્ષ સુધી કશું એટલું ભયંકર દુઃખો યાતના અસર થઈ જાય છે. એટલે છેલ્લી તક ત્યાં કઈ થયું ને, તેમાં તમારી ટિકિટ કાર પાડી ગઈ, પણ એ વાંધો શું રહ્યો? તારે છેલ્લી તક જોઈ દીધી ને કે નહીં જોઈ? ભગવાન પામ્યો એ મિત્ર માનવો, આ દેહ નો ઉપકાર માનવો. ફરી સમજ ને, દેહ ને કશું દર્દ થાય નહીં તો દવા દવા સારી રીતે કરીએ, પૈસા કશું ને દવા કરીએ. આ દેહ નો ઉપકાર બહુ દેહ ને કમા ગયા. દાદાના મહાત્માઓ ને સંકટ આવશે? એમને નથી આવતું. દાદા ભગવાન બોલે સ્કૂટર પછી પડી ગયો તો એ કશું ના થયું, બાકી ગાડી થઈ. દાદા ભગવાન બોલ્યા તો ઉઠા ઉઠા બહાર નીકળી જાય. આપડે આફત માં બેસીએ તો એ વાત છે ને, આફત ના આવે એ વાત. આપડે જોઈ દઈએ બેસીએ કહીએ હાથ મળી જાય આપડો. મુશ્કેલી છે લોકો ને ખબર નથી તેના જોખમ એમાં આપડે આ ઘરે તો આપણું બગડતો પેલું કહી જવું એમને હિત જોવું અને હિત માં ના માનતા હોય તો આપડે એને આ છેટા રહેવાનું. તેથી મેં નાખ્યું આગળ કચો નહીં જેમ કરાવવા આખા ધંધે મોકલી લઈ જવું છું તે પછી છૂટી હવે આગળ છોડી દીધે હું તો એને ના આવે. આ લોકો ના પશુ જેવા ભાવ છે એમ જાનવર જેવા એ જ બધો છે તમે હા ન જ જવાના સજ્જન હોય તો અહી આવવાના સાચી વિચાર હોય ત્યાં જવાના. દાદા સાથે મારો સંબંધ આવ્યો તો એમની સાથે કેમ સંબંધ આવ્યો એમની સાથે તમે થોડાક કવિ ભાઈ આજે તો ભેગા છે થોડું કવિ નો તો લખણ ભેગા છે નહી તો અગ્નિ નું ઉદય ચડે લાકડું લાકડું હોય ત્યાં ઉદય ચડે પછી લાકડું ભરે એટલે ના ચડે એ બધો વિચાર કરવા જેવો નથી. આપડે આપણું કામ કરી દે આ તો પબ્લિક બહુ જુદી જાત નથી. આ તો સુપર હ્યુમન તો ફરે ઘટતો મૂકે છે સુપર હ્યુમન અને મને તાઈ હોય તો તાઈ નો તો ચીફ સુપર હ્યુમન કહેતા હતા તમારા ફ્રેન્ડ છે સુપર હ્યુમન મરે ત્યાં જે ગતિ જાય. હા તો અમારે બે ગતિ નહીં થવાની કારણ કે આ બધા જોડે ઘણા બંધ બંધ હોય ને 5-5 હજાર માં એટલે એની જોડે બધો થવા આવતા એક તો બસ પાક દર એટલે દાડી કાઢ ના એવું જ હતું એવું જ હતું એવું એવું બધે એવું સાહેબ ને પછી આવડે આવડે મોટું દેખાવ નાખીએ જતી રહે થઈ જાય પછી પાછી જઈએ 11 મહિને જાય ને થોડી વખત એવું જ છે કે છે એ તો અમને ટોક ટોક કરીએ ને બધા માર માર કરીએ ભરત કેટલા બધા મારશે મને તો મારતા જ નથી કે છે તને તું આવું મારા લાગમાં કેવું આવું તારે તો આમ લાગમાં આવતો ને કે પણ હમ મને પાછળ કરો નહી તો હું અમારા પછી બચત નથી ક્યાં પાસે બહુ ફેરફાર થઈ ગયો તને કાઢી મેળવ તો શું થાય, એક કમાન ચડકી જાય કે બીજા ના કમાન ચડકી જાય. તારે વિચાર આવું કહીએ ને, તારે વિચાર આપડી જવાબ ચડકી જાય કમાન, તારે બીજા ના થાય. જોવા જવાનો વિચાર કરતો હતો પણ નથી જવું હવે, એમ ઊંઘી જવું છે. ઊંઘી જઈને કોનું ભલું થયું, તેટલા હાલ ગાય છે, ઊંઘી થઈને કોઈનું ભલું થતું નથી, એટલે લોકો ગાય છે. અને પછી જે કૂદે છે ખુશ હોય ને, તને બહુ નહી, થોડો થોડો પ્રજા તો જો કે સહજ ના કહેવાય. આ ગરબા ગાય સહજ ના કહેવાય, ભલી વાત. અમારે પાસે 200 રૂપિયા આપે હારે તો એક પાક લગી નાખે. ભલીવાર નથી પણ આમ હોશિયાર નહી એકંદરે પ્રજા, હોશિયાર બિલકુલ મોહી છે પ્રજા, મોહી મોહ હોશિયારીમાં નહી, મોહ છે ખાલી, મોહ છે, પર્સનાલિટી નથી. પર્સનાલિટી નથી, પર્સનાલિટી જે પેલા માણસ ના છે ને તેના તો એક્ઝિટ કે અંદર આવ્યો ને, એવો દેખાય. અત્યારે કોઈ ની નથી હોતી, બહુ ઓછી હોય છે. પર્સનાલિટી બહુ જ ઓછી જોવા મળે છે અત્યારે, નથી હોતી. મજૂરો અમારે તો મજૂરો આવતા ને એના જેવા એક્ઝિટ અંદર આવે છે, અહીં દર્શન કરવા આવ્યા છે મજૂરો જેવા. પર્સનાલિટી એન્ડ સંયમ રાખે છે ને હજી વાત, ખાવા પીવાનું કેવું કરે છે એ ભાઈ, પછી બિલકુલ ખાવાનું નહીં કશું. બોલવાનો ભાઈ એના તો 15-15 ચીજો ભાઈ જાય હરતું બંધ થઈ જાય, એટલે નસો બધી બંધ થઈ જાય કેટલીક. ડાક્ટર ને પૂછી ને ખાવું કે કેટલું ખવાય ગયું છે. આવા બધા ફ્રેન્ડ, આવા જંગલી બધા વાણિયા બ્રાહ્મણ રાજપૂત બધા જ ના, અમુક અમુક એ થઈ જાય, ભાગો ખરાબ થઈ જાય.